શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 28 દુસ્સહના સંતાનો દ્વારા થનારા વિઘ્ન અને તેની શાંતિના ઉપાય માર્કંડેયજી કહે છે. દુસ્સહની પત્ની નિર્માષ્ટી થઈ. આ કલીની કન્યા હતી. કલીની પત્નીએ રજસ્વલા હોવા છતાં ચાંડાળના દર્શન કર્યા હતા. તેનાથી તે કન્યાનો જન્મ થયો હતો. દુસ્સહ અને નિર્માષ્ટીને 16 સંતાન થયા, જે સમસ્ત સંસારમાં વ્યાપ્ત છે. એ 16માં 8 પુત્ર અને 8 કન્યાઓ હતી. તે બધા અતિ ભયંકર હતા. દંતાકૃષ્ટિ, તથોક્તિ, પરિવર્ત, અંગધ્રુક, શકુની, ગંડપ્રાંતરતિ, ગર્ભહા તથા શસ્યહા આ 8 પુત્ર હતા. નિયોજિકા, વિરોધીની, સ્વયંહારિકા, બ્રાહ્મણી, ઋતુહારિકા, સ્મૃતિહરા, બીજહરા તથા વિદેશીની 8 કન્યાઓ હતી, જે સંપૂર્ણ જગત માટે ભયપ્રદ થઈ. હવે હું એમના કર્મ અને તેમના દ્વારા થતા દોષોની શાંતિના ઉપાય બતાવીશ. પહેલા 8 પુત્રો વિશે સાંભળો. દંતાકૃષ્ટિ નાના બાળકોના દાંતોમાં સ્થિત થઈને તેમાં ઘર્ષણ એટલે રગડ પેદા કરે છે. આ પ્રમાણે તે દુસ્સહ નામે અલક્ષ્મી પુત્રને ત્યાં બોલાવવા ચાહે છે. તેની શાંતિ માટે સૂતેલા બાળકની સૈયા અને દાંતો પર સફેદ સરસવ છાંટવા જોઈએ તથા બ્રાહ્મી નામની ઔષધિથી સ્નાન કરાવવા તથા ઉત્તમ શાસ્ત્રોનો પાઠ કરાવવાથી આ દોષ દૂર થાય છે. દુસ્સહનો બીજો પુત્ર તથોક્તિ જ્યારે આવે છે ત્યારે તે વારંવાર આવું જ થાઓ આમ કહીને મનુષ્યના શુભાશુભમાં લાગેલો હોય છે. જો અકસ્માત શુભાશુભની પ્રવૃત્તિ થાય તો તેને તથોક્તિની જ પ્રેરણા સમજવી જોઈએ. જો શુભનું કથન અથવા શ્રવણ થાય તો વિદ્વાન પુરુષ તેને મંગળમય કહે અને જો અશુભનું શ્રવણ અથવા કથન થાય તો તેની શાંતિ માટે ભગવાન વિષ્ણુ, ચરાચર ગુરુ બ્રહ્માજી તથા પોતાના કુળદેવતાના નામોનું કીર્તન કરવું જોઈએ. જે અન્યના ગર્ભમાં બીજા ગર્ભોને રાખવા અને બદલવામાં પ્રસન્નતાનો અનુભવ કરે છે તથા કોઈ વાત કહેવા માટે ઉત્સુક મનુષ્યના મુખથી કોઈ બીજાની વાત કહેવડાવી દે છે તે દુસ્સહનો ત્રીજો પુત્ર પરિવર્ત છે. તેની શાંતિને માટે પણ તત્વજ્ઞ પુરુષે પીળા સરસવ છાંટવા અને રસોજ્ઞ મંત્રોના પાઠ કરવા. અંગધ્રુક નામનો ચોથો કુમાર વાયુના સમાન મનુષ્યના અંગોમાં પ્રવેશ કરીને સ્ફુરણ વગેરે દ્વારા શુભ અશુભ ફળોની સૂચના આપે છે. તેની શાંતિને માટે દર્ભથી શરીરને ઝાડવું. દુસ્સહનો પાંચમો પુત્ર શકુની કાગડા વગેરે પક્ષી અથવા કૂતરા, શિયાળ વગેરે પશુઓના શરીરમાં સ્થિત થઈને પોતાની બોલીથી શુભાશુભ સૂચવે છે. તેમાં પણ શુભ અશુભનો અવાજ સાંભળવામાં આવે તો કાર્યનો આરંભ ન કરવો અને શુભ સૂચક અવાજ સંભળાય તો તરત કાર્યનો આરંભ કરી દેવો જોઈએ, એવું પ્રજાપતિનું કહેવું છે. દ્વિજશ્રેષ્ઠ ગંડપ્રાંત રતિ નામનો છઠ્ઠો પુત્ર ગંડ પ્રાંતોમાં અડધા મૃત સુધી સ્થિત થઈને સર્વ પ્રકારના કાર્યારંભનો નાશ અને માંગલિક કર્મ તથા પ્રતિષ્ઠાનો પહરણ કરે છે. બ્રાહ્મણોના આશીર્વાદ, દેવતાઓની સ્તુતિ, મૂળ શાંતિ, ગૌમૂત્ર અને સરસોવાળા જળથી સ્નાન, જન્મ નક્ષત્ર અને ગ્રહોનું પૂજન, ધર્મમય ઉપદેશોના પાઠ, શાસ્ત્રોના દર્શન તથા ગંડાંતમાં પેદા થયેલા બાળકની અવજ્ઞા, થોડા સમય સુધી તેનું મોઢું જોવું નહીં, તેના દોષની શાંતિ થાય છે. સાતમો કુમાર ગર્ભહા બહુ ભયંકર છે, જે સ્ત્રીઓના ગર્ભમાં પ્રવેશ કરીને ગર્ભસ્થ પિંડને પોતાનો ગ્રાસ બનાવી લે છે. હંમેશા પવિત્રતાપૂર્વક રહેવું, પ્રસિદ્ધ મંત્ર કવચ વગેરે લખીને બાંધવો, ઉત્તમ ફૂલોની માળા ધારણ કરવી, પવિત્ર ઘરમાં રહેવાથી અને વધારે પરિશ્રમ ન કરવાથી ગર્ભવતી સ્ત્રીની તેના ભયથી રક્ષા થાય છે. તેથી તેના માટે સદા પ્રયત્ન કરવો જોઈએ. એ જ પ્રમાણે આઠમો કુમાર શસ્યાહા છે, તે ખેતીને નુકસાન કરે છે. તેની શાંતિ માટે ખેતરમાં જૂનું પગરખું મૂકવું, અપશવ્ય થઈને ત્યાં જવું, ચાંડાળનો તેમાં પ્રવેશ કરવો, ખેતરની બહાર તેમાં પૂજા કરવી તથા ચંદ્રમા તેમજ જળ વરુણના નામનો અથવા મંત્રના જપ કરવા. હવે દુસ્સહની પહેલી કન્યા નિયોજિકા છે. તે મનુષ્યને પરાઈ સ્ત્રી અને પરાયા ધનમાં લગાવી દે છે. પવિત્ર ગ્રંથો, મંત્રો અથવા સ્તુતિઓના પાઠથી તથા ક્રોધ, લોભ વગેરે દુર્ગુણોનો ત્યાગ કરવાથી તેની શાંતિ થાય છે. વિદ્વાન પુરુષે નિયોજિકા મને આ દુષ્કર્મો તરફ લઈ જઈ રહી છે આવો વિચાર કરીને તેનો વિરોધ કરીને તે કર્મનો ત્યાગ કરે છે. જો કોઈ આપણને અપશબ્દ કહે અથવા મારી બેસે તો એવું વિચારીને કે નિયોજિકાએ જ આ વ્યક્તિને આમ કરાવવામાં લગાવ્યો છે. ક્રોધ વગેરેના વશમાં ન થવું. આ જ પ્રમાણે વિદ્વાન પુરુષ સદાય વાતનું સ્મરણ કરતો રહે કે મને અને મારા ચિત્તને પરસ્ત્રીના સંસર્ગમાં લગાવે છે. બીજી કન્યાનું નામ વિરોધીની છે, તે પરસ્પર પ્રેમ રાખનારા સ્ત્રી પુરુષોમાં, ભાઈ બંધુઓમાં, મિત્રોમાં, પિતા માતામાં, પિતા પુત્રમાં તથા સજાતિ પુરુષોમાં વિરોધ નાખ્યા કરે છે. તેથી બલિકર્મ એટલે પૂજા ઉપહાર સમર્પણ કરતા, કઠોર વાતોને સહેવા તથા શાસ્ત્રીય આચાર વિચારનું પાલન કરવા દ્વારા તેના ભયથી પોતાની રક્ષા કરે. ત્રીજી કન્યાનું નામ સ્વયં હારિકા છે, તે ખેતરમાંથી અનાજ, ઘર અને ગૌશાળામાંથી દૂધ, ઘી તથા વૃદ્ધિ પામતા દ્રવ્યની વૃદ્ધિ નષ્ટ કરી નાખે છે અને સદા અંતર ધ્યાન રહે છે. એટલું જ નહીં, રસોડામાંથી ભોજન જે રંધાતું હોય તે તથા અનાજના સંગ્રહમાંથી અનાજ ચોરી જાય છે અને પીરસેલી રસોઈનું ભોજન કરતા મનુષ્યની સાથે સ્વયં પણ ભોજન કરે છે. મનુષ્યનું એઠું ભોજન પણ ચોરી લે છે. ખેડેલા ખેતર, ઘર અને શાળામાંથી ઋષિ સિદ્ધિને હડપ કરે છે. ગાયો અને સ્ત્રીઓના સ્તનોમાંથી દૂધ ગાયબ કરી દે છે. દહીંથી ઘી, તલથી તેલ, કુસુમ વગેરેનો રંગ તથા રૂમાંથી સૂતર હરી જાય છે. આ પ્રમાણે સ્વયં હારિકા નિરંતર અપહરણમાં લાગેલી રહે છે. તેનાથી રક્ષણ મેળવવા માટે પોતાના ઘરમાં મોરની જોડી રાખે, સ્ત્રીની કૃત્રિમ મૂર્તિ બનાવીને સ્થાપિત કરવી, ઘરની દિવાલ પર રક્ષાના મંત્રને વાક્ય લખવા, ઘરમાં એઠવાડ રાખવો નહીં, હવનના અગ્નિથી તથા દેવતાઓના ધૂપ આપવાથી જે ભસ્મ હોય તેને લઈને દૂધ વગેરેના વાસણોમાં લગાવી દેવી, ગાય અને સ્ત્રીઓના સ્તનોમાં તથા અનાજના ભંડાર વગેરેમાં પણ આ જ પ્રમાણે ભસ્મનો સ્પર્શ કરાવવો. આનાથી રક્ષા થાય છે. જે એક સ્થાન પર નિવાસ કરનારા પુરુષના મનમાં ઉદ્વેગ પેદા કરે છે તે બ્રાહ્મણી નામની કન્યા છે. તેની શાંતિને માટે આસન, સૈયા તથા તે ભૂમિ પર જે મનુષ્ય રહેતો હોય પીળા સરસલ છાંટી દેવા, સાથે સાથે એકાગ્ર ચિત્તે પૃથ્વી સૂક્તના પાઠ કરવા. દુષણની પાંચમી કન્યા સ્ત્રીઓના માસિક ધર્મ નષ્ટ કરે છે, તેથી તેનું નામ ઋતુહારિકા છે. તેની શાંતિને માટે સ્ત્રીએ તીર્થમાં, દેવાલયની સમીપ, ચૈત્ય વૃક્ષની નીચે, પર્વતના શિખર પર તથા નદીના સંગમ અને સરોવરમાં સ્નાન કરવું જોઈએ. સાથે જ ચિકિત્સા શાસ્ત્રના વિદ્વાન, સારા વૈદ્યને બોલાવીને તેમની આપેલી ઉત્તમ ઔષધિઓનું સેવન પણ કરવું જોઈએ. છઠ્ઠી કન્યાનું નામ સ્મૃતિહરા છે, એ સ્ત્રીઓની સ્મરણ શક્તિને હરી લે છે. પવિત્ર તથા એકાંત સ્થાનમાં રહેવાથી તેને શાંતિ થાય છે. સાતમી કન્યા બીજહરા છે, આ બહુ ભયાનક છે, સ્ત્રી પુરુષના રજવીર્યનું અપહરણ કરે છે. પવિત્ર અન્નનું ભોજન તથા નિત્ય સ્નાન કરવાથી તેની શાંતિ થાય છે. આઠમી કન્યા વિદેશિણી છે, જે સંપૂર્ણ જગતને ભયભીત કરે છે. તે સ્ત્રી અથવા પુરુષને લોકોના દ્વેષપાત્ર બનાવી દે છે. તેની શાંતિને માટે મધ, ઘી, ક્ષીર મિશ્રિત તલનો હવન તથા મિત્રવિંદા નામનો યજ્ઞ કરવો. અધ્યાય 28 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.